કહે છે ધર્મને, તમે સાંભળો વાત સિદ્ધાંત, શુદ્ધ મતી અતિ ઓળખી, હવે કહું ધર્મ એકાંત. ત્યાગી ગૃહી નર નારીની કહું રીત તે રૂડી પેરસ, તમે રહેજો રખાવજો જ્યારે જાઓ તમારે ઘેર, ઉત્તમ રીતને અનુસરી તમે વર્તજો નર નાર, અશુદ્ધ રીત હોય જગમાં તોય કરશો માં કોઈ વાર, શુદ્ધ રીત હવે સાંભળો સંક્ષેપે કહું સુજાણ, જેણે કરી ત્યાગી ગૃહી પામે પદ નિર્વાણ. કહું શ્રાદ્ધ યજ્ઞે પશુ ઘાતરે કરવી નહીં, સાંભળો વાત રે, એકાદશ ત્રણ પ્રકાર રે, સુરા પીવી નહીં કોઈ વાર રે, શુદ્ધ ઔષધિમાં મદ્ય મળે રે, તેના ખાવું પીવું કોઈ પડે રે, યજ્ઞ શેષ માંસ લેશ જે હરે, ભૂલે ભક્ષણ કરવું તે હરે, સુણો ધર્મ દેવ વાત મોરી રે, પુણ્ય સારું એ ન કરવી ચોરી રે, પરત્રિયાનો સંગ ન કીજે રે, ત્રિયા માત્ર જાર નર જોઈ રે, આપતકાળે ન રહે સંગ સોઈ રે, વળી ત્યાગી નર હોય જે હરે, તે દેશ સ્પર્શે નહીં નારી દેહ રે, ત્યાગી નર નિરધાર રે, તજે નારીને અષ્ટ પ્રકાર રે, એ છે જાણો અનાદિની રીત રે, વળી કહું સુણો દઈ ચિત રે, કેદી આત્મઘાત નવ કીજે રે, વિમુખની કથા ન સુણી જે રે, હરી પ્રસાદી મહાત્મે અન્ન રે, ન ખાપે તેનું ન ખાવું જન રે, મિથ્યા અપવાદ કોઈ શિર રે, દેવો નહીં કહું ધર્મ ધીર રે, કોઈ વિષય વ્યસની જન રે, તેનો ન કરો સંગ કોઈ ધન રે, વળી તપસ્વી ક્રોધી ભક્ત કામી રે, હોય એવા જે નર હરામી રે, તજી સ્વધર્મ બીજો ધર્મ પાળે રે, કામે ત્યાગીને લોભ ન ટાળે રે, ગુરુ શિષ્ય ને શાસ્ત્ર પ્રમાણ રે, ન વર્તે ન વર્તાવે અજાણ રે, જ્ઞાની ખંડે પ્રભુનો આકાર રે, દેહ શટ ખળ ને ધિકાર રે, દેહ શટ ખળ નર જે હરે, તજવામુ મુક્ષુ જને તે હરે, દેવ તીરથ વેદને ગાય રે, બ્રાહ્મણ સાધુ ધર્મી કહેવાય રે, તેની નિંદા ન કરવી મુખે રે, ધર્મા મેલવો નહીં દર્દ દુખે રે, વળી જે શાસ્ત્રમાં શ્રી કૃષ્ણ રે, કયા નિરાકાર અજ્ઞ જન રે, ના સાંભળવું સુણો ધર્મ રે, એ સમજી લેવો માને મર્મ રે. આયુધ વિષન દેવી જાળ રે, જેથી જન દુખ પામે તે કાળ રે. વળી આ મતે મોટા બ્રહ્મન રે, તેના રાખે શસ્ત્ર કોઈ દન રે. પુંડ્ર તિલક કરવું રે, મધ્ય કુમકુમનું બિંદુ ધરવું રે. રાધા કૃષ્ણ પ્રસાદી જે હોય રે, કરે સધવા બિંદુ ભાલે સોય રે. કરે વિધવા બિંદુ પુનિત રે, એવી આપણા મતની રીત રે. જેની જે રીત તે ચિત્ત ધરવી રે, ભાવે શ્રી કૃષ્ણની ભક્તિ કરવી રે. કરવો રાસ પંચાધ્યાય પાઠ રે, કૃષ્ણ કૃષ્ણ કહેવું જામ આઠ રે. ગળે માળા ધરાવજો દોય રે, તુલસી ને ચંદનની સોય રે. એવી વાત ગુરુજીએ કરી રે, ભક્તિ ધર્મે તે હૃદયે ધરી રે. પછી અનન્ય ભક્તની રીત રે, કહી ઉદ્ધવે કરીને પ્રીત રે. કહે બ્રાહ્મણ તમે છો શ્રેષ્ઠ રે, જેને કૃષ્ણ છે ઈષ્ટ અભિષ્ટ રે. મારા શિષ્યમાં મોટા છો તમે રે, રૂડા ગુણ વાળા જાણ્યા અમે રે. હવે ઘેર જાઓ નર નારી રે, રાધા કૃષ્ણ ને હૃદય સંભાળી રે. આવે મુમુક્ષુ જીવ કોઈ પાસ રે, આપી ઉપદેશ ટાળજો ત્રાસ રે. અને મહામંત્ર નો જે જાપ રે, તમે કરજો નિરંતર આપ રે. વળી શ્રી કૃષ્ણના જે બે મંત્ર રે, જોઈ મુમુક્ષુ કહેજો નિરંતર રે. બ્રાહ્મણ ક્ષત્રિય ને વૈશ્ય જે હરે, સત શુદ્ર ને સ્ત્રીઓ તે હરે. કહેજો મંત્ર પ્રથમ નો તેને રે, ભવ સાગર તરવા એને રે. કરતા એહ મંત્ર નિત્ય જાપ રે, થાય અધિકારી નર આપ રે. ત્યારે બીજો મંત્ર તેને કહેજો રે, એવી રીતે ઉપદેશ દેજો રે. પડે તમારે જો કઈ દુઃખ રે, તો થશે મહામંત્ર થી સુખ રે. કરશો જાપ તો શ્રી કૃષ્ણ દેવ રે, દેશે ઈષ્ટ સિદ્ધિ તત ખેવ રે. રામાનુજ ના ગ્રંથ છે જે હરે, તમે સર્વે પણ જો તે હરે. ગીતા ભાષ્ય આદિ ગ્રંથ તે મારે, શ્રી કૃષ્ણ નું મહાત્મ્ય છે જે મારે. કરજો કથા તેની અહો નિશ રે, એવો આપ્યો ગુરુ એ ઉપદેશ રે. પછી ભક્તિ ધર્મ આવ્યા ઘેર રે, કરે કૃષ્ણ ભક્તિ રૂડી પેર રે. સુર સૂક્ષ્મ ને કારણ દેહ રે, તેથી પર આત્મા છે જે હરે. વળી વ્યાપે એ ત્રણ ઠેકાણે રે, તેને શ્રી કૃષ્ણ નો દાસ જાણે રે. સર્વોપરી છે શ્રી કૃષ્ણ એક રે, જીવ ઈશ્વર માયા પ્રેરક રે. એમાં નિશ્ચય કર્યો ધર્મે જ્યારે રે, જગત મિથ્યા મનાણું છે ત્યારે રે. ગુરુ આજ્ઞા એ કરી ગ્રંથ જે હરે, રામાનુજ ના વાચે નિત્ય તે હરે. એવા શુદ્ધ હૃદય વાળા જાણી રે, દૈવી જીવ બોલે એમ વાણી રે. આ તો ધર્મ દેવ છે સાક્ષાત રે, તેહા વિના નોય આવી વાત રે. પછી અસુર ગુરુ ને ત્યાગી રે, થયા ધર્મ પદ અનુરાગી રે. જેને દૈત્ય ગુરુ માં છે હેત રે, થયા દૈત્ય તે કૂળે સમેત રે. માન્યા ધર્મ ના જેણે વચન રે, શોભ્યા દેવ સમાન તે જન રે. પછી અન્ન વસ્ત્ર અલંકાર રે, પૂજા ધર્મ ને શિષ્ય તે વાર રે. તેણે કરી થઈ છે સંપત્તિ રે, ગયા દુખ દારિદ્ર વિપત્તિ રે. કરતા વિદ્યા દિન સોઈ રે, આપી સુત ને સમે જનોઈ રે. કર્યો ઉત્સવ જમાડ્યા દ્વિજ રે, તે દેખીને દૈત્ય કરી ખીજ રે. પછી અસુર નર ભેળા થઈ રે, ગયા ઘર ની સંપત્તિ લઈ રે. ધન મહિષી ને ગાય રે, તેમાં રહેવા દીધું નહીં કાય રે. એહ આદિ જે આપિયા દુખ રે, તે તો કયા જાય નહીં મુખ રે. અયા નિર્ધન નહીં ખાવા અન્ન રે, ન મળે નવું પેરવા વસન રે. પડે એકાંતરે ઉપવાસ રે, તેને દેખી દુષ્ટ કરે હાસ રે. કહે જુઓ આ ધર્મ ને ભક્તિ રે, સુખ માણે છે કેવું દંપતિ રે. એ તો સત્યવાદી છે નિદાન રે, ચાલો થાય એના મે માન રે. આવે એમ દેખાડવા ભૂંડું રે, જેને અંતરે વૈર છે ઊંડું રે. તેને પૂછી ઉધારું કરીને રે, ભોજન કરાવે ભાવ ભરીને રે. ન માણે અન્ન પોતાને ખાવા રે, પણ નદીએ પત્યને જાવા રે. બહુ દિન દુખ સહ્યું રે, ત્યારે એક દિન ભક્તિ એ કહ્યું રે. કહે પ્રેમવતી સુણો સ્વામી રે, પામ્યા દુખ રહી નહીં ખામી રે. તમે જાણો છો સર્વે ઉપાય રે, મટાડો તો વાર નથી કાય રે. વસ્ત્ર નું દુખ આપણે રે, નથી મટતા મે માન આંગણે રે. આપણે તો ફળ ફૂલ જમું રે, ભાજી ખાઈ ને દીન નિગમું રે. પણ મે માન તે કેમ જમે રે, કહું છું એમ પણ જેમ ગમે રે. એવું સુણી બોલ્યા ધર્મ વાણી રે, કહું સાંભળો તમે કલ્યાણી રે. સુખ સુખ દુઃખ જે લખ્યું શરીર રે, ટાળ્યું ન ટળે રાખવી ધીર રે, જોને કરાવ્યા મહારુદ્ર જે હરે, થાવા સુખ કરાવ્યા તે હરે, તેણે દુઃખ મટ્યું નહીં અણુ રે, સામું કષ્ટ થયું કોટી ઘણું રે, માટે સુખ દુઃખ લખ્યું જે બાલ રે, મટે ઘટે નહીં એક વાલ રે, દેવ ઋષિ રાજાથી ન મટે રે, જેને જેવું લખાણું છે ઘટે રે, જોને ઇન્દ્ર અંગે થયો ભંગ રે, વસિષ્ઠ ને અરુંધતી જે હરે, શત્રુ થકી દુઃખ પામ્યા તે હરે, રાજા નળ વળી દમયંતી રે, તેહા પણ પામ્યા દુઃખ હતી રે, દેવે મોટે મોટે દુઃખ સહ્યું રે, પણ કોઈ આગળ ન કહ્યું રે, એવું સાંભળીને પ્રેમવતી રે, માંડ્યું રુદન કરવાતી રે, હું તો તમને સાવડે સેવું રે, નથી ઘરમાં પદાર્થ એવું રે, મારી હોશ રહી મન માઈ રે, તમને સેવી શકી નહી કાઈ રે, ન મળે ઘર માં જમવા અન્ન રે, શિયો કરું મનોરથ મન રે, ક્યારે બોલિયા ધર્મ દયાળ રે, ભક્તિ દુઃખ ન રહે સદા કાળ રે, માટે ધીરજે ધર્મ માં રહેવું રે, મુખે કાયર વેણ ન કહેવું રે, ભક્તિ મુકવી નહી શિર સાટે રે, કહું સત્યવાદી છો તે માટે રે, સુખ દુઃખ માં રહેવું અડગ રે, પરખ્યો પાછો ન મેલવો પગ રે, ટેક રાખો મન માય રે, કરવી ચિંતા ઘટે નહી કાય રે, જેવું ગમશે ગોલોક ધણીને રે, તેવું આવશે સહજે બણીને રે, કરીશ એનો હું હવે ઉપાય રે, રહેજો રાજી તમે મન માય રે, કરીશું તેમ થશે જેમ સુખ રે, હવે નહી રહે ઘણા દિન દુઃખ રે, એમ આપ્યો ધર્મે ઉપદેશ રે, કહું સમજવો એ રહસ્ય રે, એમ આપ્યો ધર્મે ઉપદેશ રે, કહું સમજવો એ રહસ્ય રે, ઇતિ શ્રીમદેકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે રામાનંદ સ્વામીને મળીને ભક્તિ ધર્મ ઘેર આવ્યા એ નામે 13મું પ્રકરણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.